આપી રહ્યા છે. તો સુંદર દર્શન આપી રહ્યા છે એ યદ્યપિ એમણે કહેલી વાત છે જે તે વ્યક્તિએ, પરંતુ ત્યાં એ પ્રભુનો જ સાનુભાવ છે જે પ્રભુ પોતે જણાવી રહ્યા છે કે આજે મને તમે જે ધરાવેલા શૃંગાર છે એ ગમ્યા છે. કોઈ વસ્તુ આપણા ઘરમાં બાળકને બહુ રૂચે અને ભાવે અને ખૂબ પ્રસાદ લેવી વારંવાર માંગીને, તો આપણા ઘરમાં એમ ઠાકોર વડવીલો કહે કે આજે ઠાકોરજી ખૂબ સુંદર આરોગ્યા છે, તો એ બોલી રહ્યા છે એ વૈષ્ણવ કે આપણા વડીલો છે તે, પરંતુ એમના મુખથી પ્રભુ જણાવી રહ્યા છે કે આજે હું ખૂબ સુંદર આરોગ્યો છું. ત્યાં એ અપેક્ષા નથી કે પ્રભુ સ્વયં પ્રકટ થઈને એ વાત જણાવે. તો આ એક જાતનો સાનુભાવ છે અને એ સાનુભાવ આપણે બધા એનો અનુભવ કરીએ છીએ, પરંતુ એની ધન્યતાનો અનુભવ આપણે નથી કરી શકતા કે આ ખરેખર પ્રભુ આપણને જણાવી રહ્યા છે. એટલે આપણા મનમાં એમ થાય છે કે ભાઈ વ્રજભક્તો કે જે 84 વૈષ્ણવ વગેરે જે અનુભવ કર્યા એ આપણને કેમ નથી થતા, પણ પ્રભુ કરાવી રહ્યા છે તે છતાં પણ આપણે એને એ દ્રષ્ટિથી નથી મૂલવી રહ્યા, એટલે આપણે તો પોતાને દુર્ભાગ્યશાળી સમજી રહ્યા છીએ. કેમ કે મહાપ્રભુજી બહુ સ્પષ્ટ આજ્ઞા કરે છે, યથા યથા હરિ કૃષ્ણ મનસ્યા વિશતે નિશે તથા તથા સાધનેશુ પરિનિષ્ઠા વિવર્ધતે. જેમ જેમ પ્રભુ આપણા અંતઃકરણમાં પ્રવેશે છે તેમ તેમ પ્રભુ સંબંધી સેવા સ્મરણ કીર્તનની અંદર આપણી તત્પરતા નિષ્ઠા વધતી જાય છે. હવે આને જો તમે આપણે ઉલટી કરી અને વાત સમજવાનો પ્રયાસ કરીએ કે આપણે જે પ્રભુ સેવા કરી રહ્યા છીએ એમાં કોઈ દિવસ કંઈક વિશેષ પ્રભુ સંબંધી કરવાની ઈચ્છા આપણા મનમાં થઈ તો એ શા માટે થઈ? પ્રભુ આપણા મનમાં એટલું વિશેષ પ્રવેશ્યા એટલે આપણને એ મનમાં ઈચ્છા થઈ છે. તો પ્રભુનો એટલો વિશેષ પ્રવેશ એ બહુ ઉત્સવનું કારણ છે, એ પ્રભુનો સાનુભાવ છે, એ પ્રભુનો કોઈક જાતનો સાક્ષાત્કાર છે જે પ્રભુ જણાવી રહ્યા છે. પણ એ પ્રણાલી અત્યારે અવનવતારકાલીન પ્રણાલી છે, તો એમાં પ્રભુનો એ રીતે જ સંકેત પ્રાપ્ત થશે. એ સંકેત પ્રભુ જેમ અવતારકાલની અંદર પ્રકટ થઈને જણાવતા હતા એવા સંકેત દર વખતે દરેકને પ્રાપ્ત થાય એ જરૂરી નથી, એવો પણ પ્રભુ પ્રકટ કરશે. પણ જે અત્યારે ઉપલબ્ધ થઈ રહ્યો છે સાનુભાવ, એ સાનુભાવની ધન્યતાનો જો આપણે અનુભવ કરતા થઈએ તો પ્રભુનો પણ ઉત્સાહ વધે અને આપણો પણ ઉત્સાહ વધી શકે છે. એટલે જૂના સમયમાં એવી પદ્ધતિ હતી કે આપણે અમે વડીલોને એ રીતે જોયા કે ઠાકોરજી જેટલું પણ આરોગે, સામાન્ય સેવાનો પ્રકાર વૈષ્ણવને ત્યાં સૂક્ષ્મ હોય છે, પરંતુ જેમને ત્યાં મોટો પરિવાર હોય, સેવક ચાકર હોય અને અવ્યાવૃત જેવી સ્થિતિ હોય, એટલે ભગવત સેવા સિવાય અન્ય કોઈ બીજી પ્રવૃત્તિ ન હોય, તો પોતાના ઘરમાં ઓર વિશેષ સેવાનો પ્રકાર રાખી શકે. એટલે વલ્લભકુલ વગેરેના ઘરોમાં ભોગ સામગ્રી, વસ્ત્ર, સાજ, શૃંગાર એનું વધારે વિનિયોગ પ્રભુ સેવામાં થતો રહેતો હોય છે. હવે જે ભોગ આવતી હોય સામગ્રી એની માત્રા અને એમાં વિવિધતા એટલી બધી હોય કે આપણે ચાખીએ તો પણ આપણું પેટ ભરાઈ જાય. ભોજન તો દરેક વસ્તુનું કરી જ ન શકાય, મહાપ્રસાદ જેમ આપણે રોટલી દાળ ભાત શાક ચાર વસ્તુ ખાઈએ તે રીતે, પણ વડીલોને એવી રીતે જોયા છે કે એમની સ્વાસ્થ્યમાં ડૉક્ટર એમને કોઈ વસ્તુ વર્જિત કરી હોય કે આ વસ્તુ તમારે ન અડવી, ડાયાબિટીસ હોય કે બ્લડ પ્રેશર હોય કે એસિડિટી હોય કે આવા કોઈ રોગોને કારણે, તેમ છતાં પણ જેટલી પણ વસ્તુ ઠાકોરજી દૂધઘર અનસખડી સખડી જેટલું ભોગ આરોગ્ય હોય એ બધું જ એમની ભોજનની તૈયારીમાં આવવું જ જોઈએ. અને જો કોઈ એટલે નમક પણ છૂટી ગયું હોય ને તો પણ માંગીને નહીં લેતા કે આજે નમક કેમ ન આવ્યું. એનો મુખ્ય કારણ એ કે પ્રભુને એ અંગીકાર થયો છે કે નહીં, એ ભોગમાં આવ્યું છે કે નહીં એની ખાતરી થાય. તે સિવાય જેટલી વસ્તુઓ સ્વયં સિદ્ધ કરતા હોઈએ એમાં તો આપણે આપણી ભાવનાને કારણે જ સાવધાની રાખતા હોઈએ, પરંતુ પરિવારના કોઈ જનોથી કોઈ આલસ્યથી કે કોઈ પ્રમાદથી કે કોઈ ઉતાવળમાં કોઈ ભૂલ થઈ ગઈ હોય તો ઠાકોરજી એ વસ્તુ કેવી આરોગ્યા કેવી ન આરોગ્યા એની ખાતરી કેમ થઈ શકે? એટલે ક્વોલિટી કંટ્રોલમાં એક વ્યક્તિ જેમ બધાનો ટેસ્ટ કરનારો હોય ને, એમ આપણે ત્યાં પણ દરેક ઘરોની અંદર એવા વડીલો છે એ આગ્રહ રાખતા કે બધી વસ્તુઓ ત્યાં આવે જ. અને જ્યારે કોઈ વસ્તુ સામાન્ય રીતે સિદ્ધ કરતા હોઈએ અને જે સ્વાદ આવે એના કરતાં ઓર વિશેષ સ્વાદ આવે તો એ વડીલો કોણે એ સિદ્ધ કરી છે સામગ્રી એમ બોલાવે એમને, પરિવારજનને કે જે સેવક વર્ગ હોય, અને પછી એને પુરસ્કાર પણ આપે, એમને ધન્યવાદ પણ આપે, અને એ વિશેષ સામગ્રી એ વિશેષ રૂપથી આગ્રહથી લે એવું પણ પોતાની સામે પણ પોતાના હાથથી પણ એમને એ સામગ્રી લેવડાવતા. તો તાત્પર્ય એ છે કે આ પ્રભુના અનુભવને એટલે પ્રભુની પ્રતિક્રિયાને આપણા સુધી પહોંચાડવાની એક પ્રણાલી તે સમયથી ચાલી આવી છે. આપણા અંગત સ્તરમાં પણ આપણે એનો અનુભવ કરીએ છીએ. એમ ડોકરીના એક પ્રસંગમાં આવે છે કે એણે 7-8 દિવસ માટેના લાડુ બનાવીને રાખી દીધા અને એને મનમાં એમ થયું કે હવે હું એટલા દિવસની નિરાશ થઈ ગઈ, એને તો ઠાકોરજી બધો અરોગી ગયા. હવે એ અરોગી ગયા છે એ તો પ્રભુ પ્રકટ થઈને એ જાતનો અનુભવ પ્રભુએ બતાવ્યો છે. ઘણી વખતે ભગવાન છે એ જાતનો અનુભવ ન બતાવીને, જેમ એક વૈષ્ણવની વાર્તામાં આવે છે લગભગ દામોદરદાસ સંભલવાળાના, કે એમને ગરમી લાગી અને દામોદરદાસ છે એ પોતે બહાર જઈને અને ચોવારામાં સૂતા, અને ઠાકોરજી તો એક નાનકડા ગોખલામાં ઠાકોરજી બિરાજતા હતા. ઠાકોરજી એમને એમ આજ્ઞા કરી કે એની જે નોકરી હતી લોંડી દાસી, કે મને ગરમી લાગે છે, તું આ દરવાજો ખોલી દે અને પંખો કરે. તો સેવા કરતાને એનો સંકેત નથી આપ્યો, જેના માથે બિરાજે છે એમને ઠાકોરજીએ સંકેત નહીં આપ્યો, પણ સંકેત અન્ય કોઈ કૃપાપાત્ર છે એને આપ્યો જે એમને ત્યાં નોકર તરીકે કામ કરે છે. અને જ્યારે જાગ્યા સવારે અને દ્વાર ખુલ્લા જોયા ત્યારે દામોદરદાસે પૂછ્યું કે ભાઈ આ દ્વાર કેમ ખુલ્લા છે, ત્યારે લોંડીએ કહ્યું કે મને આ રીતે પ્રભુએ આજ્ઞા કરી એટલે ગરમી લાગતી હતી એટલે મેં દ્વાર ખોલ્યા. ત્યારે દામોદરદાસે ફરિયાદ કરી મનમાં જેમ કે મને કેમ આજ્ઞા ન કરી દરવાજો ખોલવાની. ત્યારે ઠાકોરજીએ એ દાસીનો પક્ષ લઈને ને દામોદરદાસને ખખડાવ્યા છે કે તું તો ટેસ્ટથી ઠંડી ઠંડી હવામાં જઈને સૂઈ ગયો અને મને ગોખલામાં બંધ કરીને રાખ્યો, અને પાછો કહે છે મને કીધું કેમ નહીં, તને એટલી અક્કલ નથી ગરમી લાગે છે, તને લાગી તો મને ન લાગે ગરમી. અને એ રીતે પ્રભુએ પોતાનો એક ત્યાં સાનુભાવ છે એ લોંડી દ્વારા પ્રકટ કર્યો, પછી કૃપા હતી એટલે એમને પ્રત્યક્ષ પણ જણાવ્યું. તો ભગવાનના સાનુભાવ છે એને દરેક વખતે પ્રભુ જ પોતાના મુખારવિંદથી પ્રકટ કરે એવું કહેવાની કોઈ જરૂર હોતી નથી. જેમ અત્યારે આપણે અહીંયા બેઠા છીએ, ઘણી બધા પંખાઓ ને એની સુવિધા છે, તો માની લો કે લાઇટ ચાલી જાય અને કોઈ વ્યક્તિ રૂમાલથી પોતાનું મોઢું ને આમ પોષી રહ્યું હોય, પરસેવો ટપકી રહ્યો હોય, તો શું એને એમ કહેવાની જરૂર છે કે મને ગરમી લાગી રહી છે? આપણે એને જોઈને સમજી શકીએ કે જે કોઈ ગરમી લાગી રહી છે તો એને શીતોપચારની આવશ્યકતા છે અને આપણે એના અનુકૂળ કરી દઈએ છીએ. તો દરેક વખતે કહેવાથી જ કોઈ વ્યક્તિની મનોભાવ છે સમજી શકાય એવું નથી. ભગવાન પોતાની બોડી લેંગ્વેજથી કે પોતાના ચહેરાના હાવભાવથી દર્શન આપે છે, અને જે એટલી સાવધાનીથી પોતાના ઠાકોરજીના દર્શન કરે છે, પોતાના ઠાકોરજીની એ રીતે સેવા કરે છે, એમને પ્રભુ પોતાના એ સાનુભાવ પણ જતાવે છે, પ્રસન્નતા કે અપ્રસન્નતાને, અને એને દરેક સેવા કરતાં અનુભવી શકે છે. તો તાત્પર્ય એ છે કે જે આચાર્યચરણે બતાવેલી સિદ્ધાંત મર્યાદા, સેવા પ્રણાલી અને ભાવના, એને સમજી અને માર્ગી રીત પ્રમાણે ભગવત સેવા કરી રહ્યો છે એને પ્રભુ તરફથી પણ કોઈ ને કોઈ જાતનો સંકેત પ્રાપ્ત થાય જ છે. હવે એક વખત જે સંકેત પ્રાપ્ત થયો એટલે ભક્ત છે એના મનમાં એ જાતનો ભાવ પ્રકટ થઈ જાય છે, જેને ભાવની પ્રૌઢી કહેવાય છે, કે હવે પ્રભુ મારા અધીન છે કે પ્રભુ મારા આશ્રિત છે. જ્યાં સુધી એ સામે ચાલીને પ્રભુના શરણે ગયો હતો ત્યાં સુધી તો પોતાની અધીનતા હતી, પોતાના અંદર દાસત્વ હતું, પ્રભુના સામે આપણું કોઈ મહત્વ નથી એમ જાતની દૈન છે એ એના અંદર હતું. પણ એક વખત સામે પક્ષ તરફથી કોઈક જાતનો રિસ્પોન્સ મળે એટલે ભક્તિ છે એના અંદર કોઈક જાતના અંદર પ્રૌઢતા આવે છે. આ દરેક વ્યવહારમાં છે. એવું બાળક છે એ એક વખત આપણાથી રીઝે, આપણા સાથે બોલે, તો પછી આપણે એની આપણા ઉપર કેટલી પ્રસન્નતા છે એની ટેસ્ટિંગ કરવા લાગીએ. એટલે બાળક આપણા પાછળ પડે ત્યારે આપણે થોડું એને ઓછો જવાબ આપીએ, પછી ઓર વધારે જિદ્દ કરે તો આપણને પછી મનમાં આશ્વાસન આવે કે નહીં બાળક છે અમારા પાછળ ખૂબ ઘેલો થયેલો છે. એમ મોટા સંબંધોની અંદર પણ એવું થતું હોય છે, પ્રેમી પ્રેમિકા હોય કે મિત્ર હોય કે નોકર માલિક હોય, આ બધા સંબંધોમાં પણ આ જાતની એક છેડખાની ચાલે છે. અને એમાં બને એટલું એકબીજાને પોતાના અધીન કરવાની એક મનોવૃત્તિ છે પ્રકટ થઈ જાય છે. જો પોતે અતિહીન હોય અતિદીન હોય તો પોતાનાથી જે કોઈ શ્રેષ્ઠ છે એના પ્રત્યે એટલો બધો અધિકાર ન જતાવે, પરંતુ મનમાં એવી ભાવના તો આવી જાય કે ભાઈ હું કંઈક વિશેષ છું, મારા ઉપર કંઈક વિશેષ કૃપા છે. અને આવા પ્રસંગો ભગવાનના અવતાર ચરિત્રની અંદર પણ ઘણા બધા જોવા મળે છે. રુક્મિણીજીના પ્રસંગમાં આવે છે કે જ્યારે એમનો ભાઈ રુક્મિએ એના મિત્ર શિશુપાલ સાથે રુક્મિણીજીના લગ્ન નક્કી કર્યા ત્યારે તે વખતની ટ્રેડિશન એવી હતી કે સ્વયંવર થતું અને સ્વયંવરની અંદર જે શક્તિશાળી હોય પોતાનો વધારે પ્રભાવ પ્રકટ કરી શકે એને એ રાજકુમારી છે એ વરમાલા આપે. એટલે પરણનાર છે એની ચોઈસ છે એને અવકાશ રહેતો હતો, પરંતુ રુક્મિએ તો નક્કી જ કર્યું હતું, કેમ કે એની આખી જે ટોળકી હતી, જરાસંધ છે, કંસ હતો, કાલ્યવન હતો, આ બધા જ દુષ્ટો છે, એ લોકો એક જ ટોળકીના હતા, એમના જ મિત્રો હતા. અને ભગવાને જેમનો જેમનો સંહાર કરતા ગયા ત્યારે રુક્મિના મનમાં એમ થયું કે શિશુપાલ છે એને સાથે જો મારી બહેનનો વિવાહ થાય તો અમારો પક્ષ સબલ બને. એટલે રુક્મિણીજીને જ્યારે આ વાત ખબર પડી ત્યારે કંસના વધના સમાચાર રુક્મિણી પાસે જ્યારે પહોંચ્યા ત્યારે ભગવાનના પ્રત્યે એમને મનમાં બહુ અહોભાવ થયો, કેમ કે કંસનો વધ કરીને ભગવાન પોતે મથુરાના રાજા બની શક્યા હોત, પરંતુ ભગવાને કંસના પિતાને એનું રાજ્ય સોંપી અને પોતે એક સામાન્ય યાદવ એક કર્મચારી તરીકે એમના અધીન રહ્યા. એટલે રુક્મિણીજીના મનમાં બહુ અહોભાવ થયો ભગવાન પ્રત્યે, એમના માતા પિતાને પણ થયો. પણ રુક્મિ કંસનો મિત્ર હતો એટલે એના મનમાં એમ હતું કે કોઈ પણ રીતથી રુક્મિણીને એવી જગ્યાએ પરણાવીએ કે જેથી કંસનો શત્રુ કૃષ્ણ છે એના સામે આપણો પક્ષ સબલ થઈ જાય. તો રુક્મિણીજી સાથે જ્યારે શિશુપાલનો વિવાહ નક્કી થયો ત્યારે રુક્મિણીજીએ એક બ્રાહ્મણને સંદેશો લખી અને મોકલાવ્યો ભગવાન પાસે કે આ રીતે એક રાક્ષસની સાથે મારો વિવાહ થઈ રહ્યો છે અને જો આપના સાથે મારો વિવાહ ન થાય તો પછી જીવવાનો કોઈ હેતુ મને રહી નથી જતો, તો મને આનાથી આપ બચાવો. ત્યારે ભગવાને એ રુક્મિણીજીની વિનંતી છે એને સ્વીકારી અને રુક્મિણીજીનું અપહરણ દેવીના મંદિરમાં પૂજન માટે પધાર્યા ત્યાંથી કર્યું. હવે આ જે ઘટના થઈ, હવે બેમાંથી એકબીજાએ કોઈને નહોતા જોયા, ન ભગવાને રુક્મિણીજીને જોયા હતા, ન રુક્મિણીજીએ ભગવાનને જોયા હતા. ભગવાનની ખ્યાતિ તો સર્વત્ર પ્રસિદ્ધ હતી, પણ રુક્મિણીજીના મનમાં એમ મનમાં એક પોતાના સૌભાગ્યનો મદ થયો કે મારા એક ચિઠ્ઠી લખવાથી ભગવાન દોડતા મથુરાથી અહીંયા પધાર્યા અને ત્યાંથી મને મારું અપહરણ કરી અને લઈ ગયા દ્વારકાથી. એટલે રુક્મિણીજા મનમાં ખૂબ સૌભાગ્યનો અનુભવ થયો અને પોતાના રૂપનો પણ એમને ગર્વ થયો. તો પ્રભુ સામે કોઈ પણ જાતનો ગર્વ જે છે એ પ્રભુ સહન નથી કરી શકતા ભક્તિ માર્ગમાં. એટલે ભગવાને એમ વિચાર્યું કે રુક્મિણીજીનો આ દોષનું વારણ કોઈ પણ રીતે કરવું જોઈએ. એટલે પ્રભુએ એક લીલા કરી કે જ્યારે વિવાહ થઈ ગયા પછી ઋષિને નિમંત્રણ આપવા માટે પિંડ તારક ભૃગુ ઋષિને દુર્વાસા અને બધાનો નિવાસ ત્યાં થઈ ગયો હતો, ત્યાં પધાર્યા અને એમને વિનંતી કરી કે આપ અમારા ક્ષેત્રમાં છો તો અમારો ગૃહસ્થીનું આતિથ્ય આપ સ્વીકારો. ત્યારે એ ઋષિએ આમંત્રણ સ્વીકાર્યું, પણ એમણે એમ કહ્યું કે હું તો વિરક્ત છું એટલે હું તમારા સોના ચાંદીના રથમાં કે ઘોડાથી જોડાયેલા રથ છે એની અંદર તો હું નહીં બેસું, તમે આ ઘોડાને છોડી દો અને એની જગ્યાએ તમે બંને જે પતિ પત્ની છે એ જોડાઓ અને એ રીતે તમે મને તમારે ત્યાં લઈ જાઓ તો હું જરૂર આવવા તૈયાર છું. હવે રુક્મિણીજીએ ઠાકુરજી તો સમજી રહ્યા કે આ શું ચાલી રહ્યું છે એટલે ઠાકુરજીએ હા પાડી બંને જણા જોડાયા રથમાં. રુક્ષ્મિણીજી તો કદી આ રીતથી કષ્ટ કોઈ જાતનું એમણે જોયું પણ ન હતું, ત્યારે આ બહુ કષ્ટદાયક એમના માટે ભાર આવી પડ્યો. રસ્તામાં ચાલતા ચાલતા મનમાં તો આદર ભાવ હતો કે આટલા મોટા ઋષિ છે એમ આપણા અતિથિ બનવા જઈ રહ્યા છે, પણ શરીર કષ્ટ સહન ન કરી શક્યું એટલે એમને ખૂબ તરસ લાગી. તરસ લાગી ત્યારે ભગવાને ચરણ ગંગાનું પ્રાકટ્ય કર્યું અને રુક્ષ્મિણીજીએ જલ પીધું. ત્યારે ઋષિ કૃપાયમાન થયા કે અતિથિને નિમંત્રણ આપ્યું, એ અતિથિને તમે જલપાન કરાવ્યું નથી, હજી ભોજન કરાવ્યું નથી, એના પહેલાં યજમાન જલ કેવી રીતે પી શકે? આટલો પણ સંસ્કાર તમને તમારા માતા પિતાએ આપ્યા નથી, તો આ જે મારો અનાદર થયો છે એ અનાદરનો શાપ આપ્યો કે તમારો પતિ પત્નીનો 12 વર્ષ વિયોગ થાવ. એ જ્યારે શાપ આપ્યો ત્યારે રુક્ષ્મિણીજી અને પ્રભુ છે એ અલગ બિરાજ